चिंता संतान हन यत्पादं भुजते नमः स्वीयानन्तं निजाचार्यमहं प्रणमामि यदनुग्रहतो जन्तु सर्वदुःखादिगो भवेत् तमहं सर्वभावन्ते श्रीमद्वल्लभनन्दनम् अज्ञानशिबिरान्तस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमामि जगदम्बे ગઈકાલે પુષ્ટિપ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથના પ્રવચનના પ્રથમ દિવસમાં આપણે ષોડશ ગ્રંથનું મહાત્મ્ય અને પુષ્ટિપ્રવાહ મર્યાદા ભેદનું પ્રારૂપ અને પ્રથમ સાત શ્લોકમાં શ્રી મહાપ્રભુજીએ શાસ્ત્ર પ્રમાણના આધારે પુષ્ટિમાર્ગ એ પ્રવાહ અને મર્યાદા માર્ગથી કઈ રીતે અત્યંત ભિન્ન માર્ગ છે એનું જે નિરૂપણ કર્યું એ વસ્તુ આપણે વિચારી છે. સંક્ષેપમાં આપણે ફરીથી આ વિષયને જોઈ જઈએ. આ ગ્રંથમાં માર્ગભેદ, સર્ગ અથવા પ્રવાહભેદ અને ફલભેદ આ ત્રણ વસ્તુનું નિરૂપણ મુખ્ય રૂપથી આચાર્યચરણ કરી રહ્યા છે. ગઈકાલે જેમ આપણે જોયું, માર્ગ ત્રણ પ્રકારના છે, પુષ્ટિમાર્ગ, મર્યાદા માર્ગ અને પ્રવાહ માર્ગ. એ ત્રણ માર્ગના અનુકૂળ શ્રી મહાપ્રભુ ભગવાને જે ત્રણ સર્ગ પ્રકટ કર્યા છે એ પણ પુષ્ટિ, મર્યાદા અને પ્રવાહરૂપ છે. અને એ ત્રણ સર્ગના અનુસાર જે જીવાત્મા આ સૃષ્ટિની અંદર ચાલે છે એને જે ફલ પ્રાપ્ત થાય છે એ પણ ત્રણ ફલ ભિન્ન ભિન્ન છે. પુષ્ટિજીવને પુષ્ટિસર્ગનું અનુસરણ કરતાં પુષ્ટિફલની પ્રાપ્તિ થાય છે. મર્યાદા જીવને મર્યાદા માર્ગ અનુસાર મર્યાદા ફલની પ્રાપ્તિ થાય છે અને પ્રવાહી જીવને પ્રવાહી ફલ પ્રાપ્ત થાય છે. આ ત્રણ વસ્તુઓ મુખ્ય રૂપથી આ ગ્રંથની અંદર શ્રી મહાપ્રભુજી આપણને સમજાવે છે. આ વાતને કઈ રીતે સમજી શકાય, શ્રી મહાપ્રભુજી જે આ નિરૂપણ કરી રહ્યા છે એનો આધાર શું, એના સંબંધમાં આપણે પ્રમાણનું સ્વરૂપ એનો વિચાર કર્યો. પ્રમાણમાં આપણે જોયું તેમ મુખ્ય રૂપથી ત્રણ પ્રમાણ છે. ત્રણ પ્રમાણનો મતલબ જે પ્રક્રિયાથી આપણે જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ, યથાર્થતાનો નિર્ણય કરીએ છીએ, એ ત્રણ પ્રણાલી છે. પ્રથમ પ્રણાલી પ્રત્યક્ષની છે, કે પ્રત્યક્ષ પાંચ પ્રકારનું છે, આપણી પાંચ જ્ઞાનેન્દ્રિયો અનુસાર. ચક્ષુથી આપણે રૂપનું પ્રત્યક્ષ કરીએ છીએ, કાનથી શબ્દનું પ્રત્યક્ષ કરીએ છીએ, નાકથી ગંધનું પ્રત્યક્ષ, ત્વચાથી સ્પર્શનું પ્રત્યક્ષ અને રસના અથવા જીભ દ્વારા સ્વાદનું પ્રત્યક્ષ કરીએ છીએ. આ પાંચ ઇન્દ્રિયો દ્વારા આપણને જે પ્રત્યક્ષ જ્ઞાન થાય છે એ જ્ઞાન સાક્ષાત જ્ઞાન છે. પરંતુ આપણા બધા વ્યવહારો એ પ્રત્યક્ષ કે સાક્ષાત જ્ઞાનના આધારે નથી ચાલતા. ઘણો બધો આપણો વ્યવહાર પરોક્ષ જ્ઞાનના આધારે ચાલે છે. એ પરોક્ષ જ્ઞાનનું નામ આપણે કહીએ છીએ અનુમાન. એટલે જે વસ્તુ આપણને દેખાતી નથી કે જેનો આપણે અનુભવ નથી, એ વિષયનું પણ જ્ઞાન આપણને બહુ જ થોડા આધારે, પ્રત્યક્ષના થોડાક આધારે આપણને પરોક્ષનું જ્ઞાન મળી જાય છે. જેમ ધુમાડો જોઈને આપણને આગ લાગી છે એવી સમજ પડે છે, તો આ જે સમજ છે એ પ્રત્યક્ષના આધારે નથી પરંતુ અનુમાનથી આપણને મળી છે. તો અનુમાન પણ એક જ્ઞાનનું સાધન છે. તે રીતે શબ્દથી પણ આપણને જ્ઞાન પ્રાપ્ત થાય છે. એટલે ગઈકાલે મેં તમને દાખલો આપ્યો હતો કે ઇતિહાસના પુસ્તકો આપણે વાંચીએ છીએ, એ પુસ્તકોની અંદર જે વિષયોનું નિરૂપણ છે, જે રાજાઓ કે એમના યુદ્ધ કે એમના કાર્યોના સંબંધમાં નિરૂપણ મળે છે, એને આપણે બિલકુલ જોયા નથી, અનુભવ્યા નથી. જેમણે પુસ્તકો લખ્યા છે એમણે પણ એનું જ્ઞાન નથી, પ્રત્યક્ષ જ્ઞાન નથી. પરંતુ આપણે એ ઇતિહાસ ભણીએ છીએ અને એના આધારે એ વિષયોની ચર્ચા પણ કરીએ છીએ, નિંદા સ્તુતિ પણ કરીએ છીએ. આ જ્ઞાન કયું જ્ઞાન કહેવાશે? એ પ્રત્યક્ષ પણ નથી, એમાં કોઈ અનુમાન પણ નથી કરવામાં આવી રહ્યું, એ શબ્દ આધારિત જ્ઞાન છે. એ લખેલા શબ્દ હોય, ચાહે બોલેલા હોય કે સાંભળેલા હોય, એ શબ્દ જ્ઞાન છે. તમે જુઓ આ પાંચ પ્રત્યક્ષ શબ્દની અંદર બે પ્રકાર છે, એક લૌકિક શબ્દ છે અને એક અલૌકિક શબ્દ છે. લૌકિક શબ્દનો મતલબ હું તમે જે બોલી રહ્યા છીએ એ લૌકિક શબ્દ છે, અને ભગવાન અથવા તો ભગવાને જેમને વિશેષ સામર્થ્ય આપ્યું છે, વિશિષ્ટ દ્રષ્ટિ કે જ્ઞાન આપ્યું છે, એવા ઋષિઓ મુનિઓ આચાર્યો અથવા ભક્તો એમની જે વાણી છે એને આપણે અલૌકિક શબ્દ કહીએ છીએ. તો મુખ્ય રૂપથી અલૌકિકની અંદર શાસ્ત્ર આવે છે, જે વેદથી આરંભ થઈને એનો વિસ્તાર અનંત છે. શાસ્ત્રનો બોધ આપણને બે રીતે થાય છે. જે વ્યક્તિ પૂર્ણ જ્ઞાન એને પ્રાપ્ત થઈ ચૂક્યું છે એના માટે કોઈ પણ શાસ્ત્ર એને એ યદી ખોલશે તો એનાથી એને નિર્ભ્રાંત બ્રહ્મતત્વનો ભગવદ્ લીલાનો બોધ થશે. ત્યાં એને જે કંઈ પણ અનુભવાશે એ મૂળ તત્વનો અનુભવ થશે. પરંતુ જે વ્યક્તિને એવો બોધ નથી, કાચી અવસ્થામાં છે, એના માટે શ્રી મહાપ્રભુજી એક પોતાની અભિરુચિ બતાવે છે કે જો શાસ્ત્રના નિચોડને આપણે સમજવો હોય તો ભગવદ્ ગીતા, ભાગવત, બ્રહ્મસૂત્ર અને વેદ આ જે ચાર છે ધર્મગ્રંથો, એની એક વાક્યતા કરી અને એનાથી જે તત્વ સમજાય એને સમગ્ર શાસ્ત્રનો નિચોડ જાણવો. કેમકે શાસ્ત્ર ગ્રંથોનો અનંત વિસ્તાર છે. એક જીવનમાં કોઈ મનુષ્ય છે એ સમગ્ર શાસ્ત્રનું અવલોકન પણ ન કરી શકે તો પછી એની તુલના કે એની એકબીજાના અંદર જે નિરૂપણ થયું છે એના તાત્પર્યનો વિચાર તો એ કયા જન્મમાં કરી દે. એટલે શ્રી મહાપ્રભુજી એના માટે એક ટૂંકો રસ્તો બતાવે છે અને એ આ પ્રમાણ ચતુષ્ટય છે. તો અવિદ્વત દશા છે એની અંદર પ્રમાણ ચતુષ્ટય અને વિદ્વત દશામાં શબ્દ માત્ર, શાસ્ત્ર માત્ર છે એને તત્વબોધ કરાવે છે. અહીંયા શ્રી મહાપ્રભુજી પુષ્ટિપ્રવાહ મર્યાદા આ જે વિષયોનું નિરૂપણ કરી રહ્યા છે એ નિરૂપણનો મુખ્ય આધાર શાસ્ત્ર છે, ન તો પ્રત્યક્ષ જ્ઞાનના આધારે આ નિરૂપણ થઈ રહ્યું છે કે ન અનુમાનના આધારે આ નિરૂપણ થઈ રહ્યું છે. શાસ્ત્રમાં આ વિષયને જે રીતે સમજાવવામાં આવ્યો છે, શ્રી મહાપ્રભુજી પોતાની વિનમ્રતાથી પણ એ વાત જણાવે છે કે શ્રી મહાપ્રભુજીને એ વિષય જે રીતે સમજાયો છે એ રીતે એનું પ્રતિપાદન આપ અહીંયા કરી રહ્યા છે. તો એ વાત હવે જુઓ કે પ્રથમ માર્ગ ત્રણ બતાવ્યા, પુષ્ટિ માર્ગ, મર્યાદા માર્ગ અને પ્રવાહ માર્ગ. આ ત્રણ ભિન્ન ભિન્ન માર્ગો છે. પ્રમાણ એમાં શું, માર્ગ ત્રણ છે એમાં નિર્ણાયક કે નિશ્ચાયક શું, શ્રી મહાપ્રભુજીએ સૌથી પહેલાં એમાં પ્રમાણ આપ્યું, ભક્તિ માર્ગસ્ય કથનાત પુષ્ટિ હસ્તિ. શાસ્ત્રમાં ભક્તિનું નિરૂપણ છે, ભક્તિ માર્ગનું નિરૂપણ છે. ભક્તિ ભગવાનની કૃપા વિના, ભગવાનની પુષ્ટિ વિના, કોઈ પ્રયાસથી, કોઈ સાધનથી કે કોઈ સાધના પદ્ધતિના અનુસરણથી પેદા નથી થઈ શકતી. ભક્તિ યદી થાય છે તો ભગવાનની કૃપા જ માત્ર એમાં કારણ છે. મનુષ્ય છે એ ઘણી બધી યોગની સિદ્ધિઓ કે સ્વર્ગલોકની પ્રાપ્તિ એવા અનેક ઉચ્ચ સિદ્ધિઓ પોતાના સાધન બલથી, યૌગિક પ્રક્રિયાથી, યજ્ઞ યાગ દાન તપ વ્રત તીર્થ મંત્ર જપ આવા બધા ઉપાયોથી પ્રાપ્ત કરી શકે છે, બ્રહ્મલોક પર્યંત પણ એ જઈ શકે છે. જ્ઞાન માર્ગનું સર્વોચ્ચ ફલ અક્ષર બ્રહ્મની પ્રાપ્તિ પણ એ આ સાધનો દ્વારા કરી શકે છે. પરંતુ જે પ્રાપ્ત નથી કરી શકતો એ ભગવત પ્રેમ છે. એટલે કોઈના આશીર્વાદ કે કોઈ પણ પ્રકારની દીક્ષા, કોઈ પણ પ્રકારની સાધના એના જોરે વ્યક્તિ ભગવત પ્રેમ કે ભગવત ભક્તિને પેદા નથી કરી શકતો. ભક્તિનું કારણ માત્ર ભગવાનની અહિતુકી અનન્ય કૃપા જ છે. એટલે શ્રી મહાપ્રભુએ આજ્ઞા કરે છે કે ભગવાનની કૃપા એ તત્વ છે કે જેના આધારે પુષ્ટિ માર્ગ આપણે મર્યાદા માર્ગ અને પ્રવાહ માર્ગથી જુદો સમજી શકીએ છીએ. આ પ્રથમ હેતુ કયો, ભક્તિનું નિરૂપણ ક્યાં છે, શાસ્ત્રમાં સર્વત્ર વેદથી આરંભ કરી અને બધી સ્મૃતિઓ, બધા પુરાણો, ઉપનિષદો, બ્રહ્મસૂત્ર, ભક્તિસૂત્ર આ બધા જ ગ્રંથોમાં ભક્તિ તત્વનું નિરૂપણ સર્વત્ર યથાર્થ યોગ્ય રીતે થયેલું છે. એટલે પુષ્ટિ માર્ગ એક એક પૃથક માર્ગ છે, એ પ્રમાણના આધારે આચાર્યચરણે આપણને સમજાવ્યું. એના પછી મર્યાદા માર્ગ છે. મહાપ્રભુ કહે છે વેદસ્ય વિદ્યમાનત્વાત મર્યાદા અપી વ્યવસ્થિતા. વેદ છે એ એ સિદ્ધાંતો છે કે જે સિદ્ધાંતોમાં મનુષ્યને આ જીવનમાં એના ધર્મ અર્થ કામ અને મોક્ષ સુધીની બધી પ્રણાલીઓ એને સમજાવવામાં આવી છે. એટલે મનુષ્ય કેવી સંપત્તિ અર્જિત કરવી, કયા ઉપાયોથી સંપત્તિને અર્જિત કરવી, એ સંપત્તિને કઈ રીતે ભોગવવી, એનાથી કઈ રીતે ધર્મનું આચરણ કરવું અને એ ધર્માચરણ દ્વારા એને શું પ્રાપ્ત કરવું, આ આખી પ્રણાલી ધર્મ અર્થ કામ અને મોક્ષની આપણને વેદ આપણા અધિકાર અનુસાર સમજાવે છે. પુરાણો પણ આ વિષયોનું વિસ્તારથી નિરૂપણ કરે છે. આ મર્યાદા માર્ગ છે. આ જે ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રણાલીને જીવવું અને એ મોક્ષરૂપી ફલને પ્રાપ્ત કરવું આ મર્યાદા માર્ગ છે, એ વેદમાં પ્રતિપાદિત છે. અને અંતમાં પ્રવાહ માર્ગ અથવા આસુરી માર્ગ. ભગવાને ગીતાની અંદર પોતાના મુખથી જ એ વાત આજ્ઞા કરી છે કે જ્યારે મેં આ સૃષ્ટિને પ્રકટ કરી છે તે વખતે સૃષ્ટિમાં મેં દૈવી અને આસુરી એમ બે પ્રકારના જીવ પ્રકટ કર્યા છે. ધ્યાન રાખજો અહીંયા જીવો કર્મથી ઉત્તમ કે અધમ થાય છે કે જન્મથી જ કોઈ જીવ ઉત્તમ કે અધમ હોય છે, આ બે જે વિચાર ચાલે છે એમાં ભગવાને ગીતામાં એ વાત બહુ સ્પષ્ટ કરી છે કે કર્મથી કોઈની ઉત્તમતા કે અધમતા થતી હોય એ તો છે જ, એમાં તો કોઈ બેમત ન હોઈ શકે, જે જેવું કર્મ કરે છે તે અનુસાર એનું સ્વરૂપ બનશે. પરંતુ જે જીવાત્મા છે એ તો સૃષ્ટિના આરંભમાં જ એનું સ્વરૂપ પ્રભુ નિશ્ચિત કરી દે છે કે આ જીવાત્મા દૈવી ફલ પ્રાપ્ત કરવાનો અધિકારી છે અને આ જીવાત્મા આસુરી ફલ પ્રાપ્ત કરવાનો અધિકારી છે. અર્થાત દૈવી અને આસુરીનો જે ભેદ છે એ કર્મના આધારે ન હોઈને ભગવાનના દ્વારા થતા વરણના આધારે છે. એટલે પ્રભુએ જે જીવાત્માનું વરણ દૈવી જીવના રૂપમાં કરેલું છે સૃષ્ટિના આરંભમાં, એ જીવાત્મા ક્યારે ને ક્યારે, એમાં કોઈ સમયને નિશ્ચિત આપણે નથી કરી શકતા, ક્યારે ને ક્યારે દૈવી સાધનોને દ્વારા દૈવી માર્ગને પ્રાપ્ત કરીને દૈવી ફલ પ્રાપ્ત કરશે. દૈવી જીવાત્માને કદી પણ આસુરી ગતિ એની નહીં થાય કે પ્રવાહી ગતિ એની નહીં થાય. તે જ પ્રમાણે જે આસુરી જીવ તરીકે જેનું વર્ણન ભગવાને કરેલું છે એ જીવાત્માઓ પણ એમના જીવનક્રમમાં એ શક્ય છે કે એ લોકો દૈવી જીવોના સંસર્ગમાં આવે અને એની અંદર એ દૈવીપણાનો આવેશ પણ થઈ શકે. પરંતુ જે જીવાત્માનું ભગવાને આસુરી જીવ તરીકે વર્ણન કરેલું છે એ જીવાત્માને કદી પણ દૈવી ફલ પ્રાપ્ત નહીં થાય. દૈવી ફલનો અર્થ છે મુક્તિ કે ભક્તિ. એમને કદી ભગવાનની ભક્તિરૂપ કે પુરુષોત્તમ પ્રાપ્તિ અથવા તો મોક્ષરૂપ ફલની પ્રાપ્તિ આસુરી જીવોને નહીં થઈ શકે. આ એમના માટે ભગવાને નિશ્ચિત કરેલી એક મર્યાદા છે. એટલે ભગવાનના આ વચનથી એ વસ્તુ સિદ્ધ થઈ રહી છે કે આસુરી કે પ્રવાહી માર્ગ, આસુરી કે પ્રવાહી જીવ એક સ્વતંત્ર કક્ષા છે. આને સૂત્રકારોએ સૂત્ર ગ્રંથોની રચના અલગ અલગ કરીને પણ સમર્થન આપ્યું છે. એટલે શ્રી મહાપ્રભુ કહે છે કે કેવલ આ ત્રણ જ પ્રમાણો નથી કે જેના આધારે હું આ ત્રણ સરણીને અલગ કરી રહ્યો છું, સૂત્રકારોએ પણ ભક્તિ માર્ગ માટે ભક્તિ સૂત્રો અલગ પ્રકટ કર્યા છે અને મર્યાદા માર્ગની અંદર જ્ઞાન માર્ગ અને કર્મ માર્ગી જીવાત્માઓ માટે વેદવ્યાસજી અને જૈમિની મહર્ષિએ સૂત્ર ગ્રંથો પણ અલગ પ્રકટ કર્યા છે. તો એ સૂત્રથી પણ સિદ્ધ થઈ રહ્યું છે કે આ બંને સરણી અલગ છે. ગઈકાલે મેં તમને સંકેત કર્યો હતો કે પ્રવાહ માર્ગીઓ માટે કોઈ સૂત્રની રચનાની આવશ્યકતા નથી, એ સૂત્ર પોતાના પોતે જ બનાવી લે છે. એટલે એ એટલા આત્મનિર્ભર જીવો છે. એમાં યુક્તિ પણ છે. યુક્તિ બે પ્રકારની હોય છે. જેમ પ્રમાણમાં આપણે જોયું કે પ્રત્યક્ષ અને બીજું અનુમાન. અનુમાનની અંદર આપણે કોઈ તર્ક કે યુક્તિ